મિડેવિલ પીરિયડના જે ફિલોસોફર્સ હતા આપણા ભારતના કે યુરોપના ઈશ્વરવાદી દાર્શનિકો, એ લોકોને જ્યારે ઈશ્વરના અસ્તિત્વને યુક્તિથી સિદ્ધ કરવાની ચેલેન્જ આપવામાં આવી નાસ્તિકવાદીઓ તરફથી, તો એમણે પોતપોતાના આર્ગ્યુમેન્ટ ઘડી કાઢ્યા અને ખરેખર આજે આર્ગ્યુમેન્ટને આપણે જોઈએ તો હસી આવે આપણને, ત્યારે આવા આર્ગ્યુમેન્ટ હોય ઈશ્વરને સિદ્ધિ માટે. એ આર્ગ્યુમેન્ટની તે વખતે બહુ મોટી મહત્તા હતી. આજે આપણે આર્ગ્યુમેન્ટને સાંભળીએ તો હસી આવે. શક્ત્યંકુરાદિકમ, કર્તૃજન્ય, કાર્યત્વાદ, ઘટવાદ, એમ આપણે ત્યાં કહે છે. એવું જ અનુમાન ત્યાં પણ કરવામાં આવ્યું છે. સેન્ટ ઓગસ્ટાઇને કર્યો છે, જે બીજા બીજા દાર્શનિકો હતા એમણે કર્યો છે ત્યાંનો. તો એ આર્ગ્યુમેન્ટ તરફ ધ્યાન આપશો તો હસી આવે. એ લોકો શું કે આ પૃથ્વીનો કોઈ કરતા હોવો જોઈએ. કેમ કે પૃથ્વી એક કાર્ય છે, કાર્ય છે તેથી કરતા હોવો જોઈએ, એનો નિયમ કેમ ઘડાય? તો કે છે, જેમ ઘડો એ કાર્ય છે અને કુંભાર એને ઘડે, તે ઘડાનો કોઈ કરતા હોય છે કુંભાર, તેવી રીતે પૃથ્વીને ઘડનાર કોઈ કરતા હોવો જોઈએ. એ વખતે આપણને ખ્યાલ નહોતું કે પૃથ્વી કેવી રીતે થઈ. સાયન્સે આગળ આવીને ખુલાસો આપી દીધો કે સૂર્યમાંથી, સૂર્યના પાસેથી કોઈ ગ્રહ પસાર થયો, તે પસાર થયો તેના લીધે સૂર્યમાં આકર્ષણ આવ્યું એ ગ્રહનું, અને સૂર્યનો અમુક પિંડ ખેંચાઈને સૂર્યથી બહાર છિતરાઈ ગયો, અને તે બહાર છિતરાઈ ગયો, તે બહાર છિતરાયો, તે બધા પિંડો સૂકી સૂકીને આ બધા ગ્રહ થયા, તેમાંનો એક ગ્રહ પૃથ્વી. હવે આપણી પાસે એક્સપ્લેનેશન આવી ગયું કે કરતા વગર પૃથ્વી ઉત્પન્ન થઈ. એટલે હવે એમને પૂછીએ કે ભાઈ ક્ષિત્યંકુરાદિકમ કર્તૃજન્યમ, પહેલા એમ કહેતા હતા અંકુર જે માલી નથી ઉગાડતો તેને કોણે ઉગાડ્યો? એટલે એ લોકોને લાગતું હતું દેર ઇઝ ગોડ. પણ આજે બોટનીએ ખુલાસો આપી દીધો કે બીજ વૃક્ષોના ચીડિયાઓના પગમાં ચોંટી જાય, એ ચોંટીને ચીડિયાઓ અહીંયાથી ત્યાં એમને ટ્રાન્સપોર્ટ કરતી હોય છે, હવામાં એ જતા હોય છે અને ત્યાં પડી જતા હોય છે જમીનમાં. અને એ રીતે આખી એનો ખુલાસો આપ્યો છે કે વગર માલીએ વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થાય છે. હવે બિચારો ભગવાન શું કરે, આ અંકુર નો કરતા જે ચીડિયા હોય ખાલી નકામી, બિચારો ભગવાન નો ધંધો કઈક આપવો કે નહીં? એટલે કે અચ્છા છોડો, ક્રિશ્ચનપુરાદિક ની વાત છોડો, આ સોલાર સિસ્ટમ કોને બનાવી? There is some explanation in astronomy. The solar system કેવી રીતે બની? Galaxy નો એ પાર્ટ છે, જે મિલ્કી વે આપણને દેખાય તેનો પાર્ટ છે. એટલે પાછું આપણને ક્વેશ્ચન ને થોડુંક આગળ શિફ્ટ કરવો પડે. ઓલ રાઈટ, બતાવો ગેલેક્સી ક્યાંથી બની. ચાલતા જાઓ, ખબર પડે નહીં આપણને કે કયા હેતુથી ઈશ્વર સિદ્ધ થઈ રહ્યો છે. એટલે જે લોકો હેતુથી ઈશ્વર સિદ્ધ કરવા જાય એમના આવા કંઈક ને કંઈક છબરડા થવાના જ છે. આ જે ઉત્સાહી ઈશ્વરવાદીઓ છે એમને સમજ નથી પડતી વાત. એટલે જ્યાં પણ મને એક ભાઈ મળ્યા હતા, વિજ્ઞાનના વિદ્યાર્થી હતા, મને કહેતા હતા મહારાજ તમે આ જે કહો છો ને શાસ્ત્ર પ્રમાણથી ઈશ્વર સિદ્ધ કરવો, એ બધા પ્રાચીન વાત થઈ ગઈ. આઈ કેન પ્રૂવ ગોડ્સ એક્ઝિસ્ટન્સ સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટના બેઝ ઉપર. ભાઈ એ કિમિયો મને બતાવો, મને ક્યારે કામ આવશે કોઈકને સમજાવવામાં? મને કહેતો હતો કે જમીન માંથી પેટ્રોલ કાઢો છો કે નહીં? હા કાઢું છું. પેટ્રોલ કાઢો છો એટલે વેક્યુમ થયું કે નહીં? વિવાદ થયું. બોલે દેર ઇઝ ગોડ. આઈ જસ્ટ કેન નોટ અન્ડરસ્ટેન્ડ વેર ઇઝ ગોડ. શું ભગવાન દરડર ફિટ કરે છે માણસોને ગાળો આપતા આપતા કે આ સાલા પેટ્રોલ કાઢી જાય છે અહીંયાનું, મેં બરાબર ભર્યું હતું ને આને વેક્યુમ કરી દીધું. આવી આવા ફની કન્સેપ્ટ દરેક વખતે આપણે દેર ઇઝ ગોડ, દેર ઇઝ ગોડ ના ઘડી કાઢી આર્ગ્યુમેન્ટ થી, પણ આનાથી ઈશ્વર સિદ્ધ થતો નથી. શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે કે લિંગાદ્ય ભાવાચ્ય નાનુમાનાદિના, એવા ક્ષુદ્ર હેતુઓથી તમે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા જશો, કોઈક ને કોઈ કારણ પાછો આવી જશે. પહેલા લોકો સમજતા હતા કે ઈશ્વર આનાથી સિદ્ધ થાય છે. એક આર્ગ્યુમેન્ટ એવી આપવામાં આવી છે કે આકાશમાં જે ગ્રહો ચાલી રહ્યા છે પણ પડતા નથી, એટલે કોઈક ને કોઈક ચેતન કરતા એને ઝીલી રાખ્યા હશે. જેમ પક્ષી ચેતન છે એ ઝીલી રાખે છે પોતાની બોડીને, તેવી રીતે આ ગ્રહોને ઝીલનાર કોઈક ચેતન કરતા હોવો જોઈએ. દેર ઇઝ ગોડ. એમાં પણ ને સાહેબ સાયન્સે ખુલાસો આપી દીધો લો ઓફ ગ્રેવિટેશન નો, કે કેવી રીતે એક ગ્રહ બીજા ગ્રહને પરિક્રમા કરે છે, કેવી રીતે શૂન્ય આકાશમાં કોઈને પડવાનો પ્રશ્ન જ નથી આવતો. કેમ કે પડે તો વસ્તુ ત્યારે કે જયારે કોઈ ભૂમિ હોય, શૂન્ય આકાશમાં કશું ભૂમિ છે જ નહીં, પડે તો એ પડતું નહીં દેખાશે, અનવરત પડતું હશે. આ આકાશનો આયામ એટલો વિસ્તીર્ણ છે કે એમાં પડનાર વસ્તુને પડતી નહીં દેખાય. પડવી એ તો કોઈ ભૂમિના સંદર્ભમાં વાત છે, આમ ભૂમિ હોય તો આમ પડે, પણ આપણે જાણીએ છીએ કે ભૂમિથી 300 માઇલ ઉપર ચાલ્યા જાઓ પછી રિલેશન ભૂમિ અને રોકેટ નો આમ નથી રહી જતો, આમ થઈ જાય છે, આમે સામે આવી જાય છે. જયારે આમે સામે આવી જતા હોય ત્યારે પડવાનો પ્રશ્ન રહેતો નથી. આવી સ્થિતિમાં અગડમ બગડમ આર્ગ્યુમેન્ટમાં આપણે દેર ઇઝ ગોડ કરીને આર્ગ્યુમેન્ટ શોધતા રહીએ, પણ વેદાંતિઓ આ બાબતમાં ઘણા આશ્વસ્ત છે કે આવી અગડમ બગડમ આર્ગ્યુમેન્ટ નહીં ગળો. લિંગાદ્ય ભાવાચ્ય નાનુમાનાદિના, આ અનુમાનથી ઈશ્વર સિદ્ધ થતો નથી. આગમ માત્ર સમધિગમ્ય એવ સ્વયં અસ્તો ધર્મવત. જેમ ધર્મ શું કરવું કે શું ન કરવું એ શાસ્ત્રથી સિદ્ધ થાય છે, એમ બ્રહ્મ એ કન્સેપ્ટ શાસ્ત્ર થકી સિદ્ધ થાય છે. તમને સ્વીકાર્ય હોય તો સ્વીકારો, તમને રિલાયબલ ન લાગતી હોય ટેસ્ટિમની એની તો રિજેક્ટ કરો, એમાં કશું ફરક પડતું નથી. બા આપણને કે ભાઈ હા તારો બાપ છે, સ્વીકારવું હોય સ્વીકારો, ના સ્વીકારવું હોય તો રિજેક્ટ કરો. ઓલ રાઈટ, આ બાપ નથી, જેને બાપ માનવું હોય તેને બાપ માનો, કશું ફરક પડવાનું નથી. એ સિવાય બીજી કોઈ ટેસ્ટિમની આપની પાસે છે નહીં, કેમ કે જેમણે અનુભવ્યો છે, જે જાણે છે એ રહસ્યને, એને કહ્યું છે, અને જેને કહ્યું છે તેના ઉપર આપણને વિશ્વાસ હોય તો માનવું, ના વિશ્વાસ હોય તો ના માનવું. એનાથી વધારે પ્રમાણ બીજો કોઈ નવા નવા ઉત્સાહીઓને ગમે, સાંભળનારાઓને પણ અને કહેનારાઓને પણ જે વેદાંતની સંપ્રદાયની જે એક માન્ય વિચારધારા છે એમાં બધા આર્ગ્યુમેન્ટની કોઈ વેલ્યુ ગણવામાં નથી આવતી. આ વેદાંતનીઓના ગ્રંથોનું, આ વેદાંતના ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ તો આવા અનુમાનોનો, આર્ગ્યુમેન્ટનો, રીઝનિંગનો એવો જબરદસ્ત ખંડન કરેલો મળશે. એક વખતે વાંચીએ તો આપણને લાગે કે આ નાસ્તિક હતા કે આસ્તિક હતા, પણ મુખ્ય ખંડન કરવાનો હેતુ એમનો ઈશ્વર નથી એ નથી, એમનો હેતુ એ છે કે આવી ખોટી આર્ગ્યુમેન્ટથી, સાચી ખોટી આર્ગ્યુમેન્ટથી ઈશ્વર સિદ્ધ થવાનો નથી. તર્ક પ્રતિષ્ઠાના, એમ ચોખ્ખું વ્યાસજીએ કહ્યું છે કે તર્ક અપ્રતિષ્ઠિત છે. તર્ક અમારે ત્યાં કહેવાય મિર્જાપુરી લોટો. એટલે શું કે ટકે નહીં, આમ ગુડકાવતા આમ ગુડકે, આમ ગુડકાવતા આમ ગુડકે, એનો પેલો પેંડો ન હોય, બાકી લોટો બળો બહુ સારો હોય. તો મિર્જાપુરી લોટા જેવી તર્કની સ્થિતિ છે, જે તરફ તમને એને વાળવું હોય તે તરફ તર્ક વળી શકે. ભગવાન તેથી જ આજ્ઞા કહે છે નૈવમ એતત યથા તત્ત્વમ યદહં વચમિ તત તથા એવમ વિવદતામ હેતો શક્તયો મે દુરંતયા. તું જેમ કે છે તે વાત સાચી નથી, હું કહું છું તે વાત સાચી છે, અને બસ એ વાત શરૂ થઈ અને એક બીજા તર્ક પ્રતર્ક શરૂ થઈ જાય અને એવમ વિવદતામ હેતો શક્તયો મે દુરંતયા. એવી ઇનબિલ્ટ ડિવાઇસ મેં તમારા અંદર મૂકી છે કે જે તમને આવો ઝઘડો કરાવી રહી છે. શાયર બહુ સુંદર કહે છે નિકલના તુમને ચિલમન સે, કસમ હૈ તુમકો ચિલમન કી, લડાઈ આડ સે દેખા કરો શેખો બિરહમન કી. કોઈ દિવસે પડદાથી બહાર આવતો નહીં, તને પડદાની સોગંદ છે, અંદર બેસીને જોતો રે મજા કે આ બ્રાહ્મણ અને મુલ્લા કેવી રીતે ઝઘડે છે. એક કે છે કે ભગવાન છે, બીજો કે છે ના ખુદા છે, બીજો કે ના ખુદા નથી ભગવાન છે. લડાઈ આડ સે દેખા કરો શેખો બિરહમન કી, નિકલના તુમને ચિલમન સે, કસમ હૈ તુમકો ચિલમન કી. તો એવમ વિવદતામ હેતો શક્તયો મે દુરત્યયા, દુરત્ય શક્તિ છે કે જે આપણને ઝઘડાવી રહી છે. એ ઝઘડવું જોઈએ, એમાં કઈ વાંધો નથી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર ચાલવું જોઈએ. આ તો કુરુક્ષેત્રમાં આવ્યા છે, કઈ મુગા બેસવા માટે થોડી આવ્યા છે. તમે તમારા ચીજ છોડો, અમે અમારા ચીજ છોડો. પણ મનમાં દુર્ભાવ ન લાવવો જોઈએ, મન એટલો સ્વસ્થ હોવો જોઈએ. મહાભારતની યુદ્ધ કથા તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કુરુક્ષેત્રમાં લડતા અને સાંજે બધા સાથે જમતા બેસીને. એટલી સદભાવના હોવી જોઈએ. કેમ કે ભગવાને જે ઇનબિલ્ટ ડિવાઇસ આપણા અંદર મૂકી છે એને વેસ્ટ કરવાથી ફાયદો શું? એને વાપરો, છેનથી વાપરો. આંખ આપી છે તો જુઓ, કાન આપ્યા છે તો સાંભળો, પણ એવું સાંભળો કે એમાંથી મનમાં તમારે એકબીજાના પ્રત્યે સદાશય વધે, દુરાશય ન વધે. તર્ક આપ્યું છે ભગવાને તો કરતા રહો તર્ક, હું મારો તર્ક આપતો રહું, તમે તમારો તર્ક આપતા રહો. ચાલો એવમ વિવદ કામ હેતો શક્ત મિત્રતયા, ચાલતો રહેશે. એ જ એક લીલા છે. એ લીલા ચાલે એમાં કશો વાંધો નહીં. પણ જયારે એ લીલાના લીધે આપણે દુરાશય કેળવતા હોઈએ છીએ એકબીજાના પ્રત્યે, તો આપણે મહાભારતનો સ્વારસ્ય સમજતા નથી હોતા. તર્ક તીર છોડવામાં કશો વાંધો નથી, પણ એટલી હૃદયની વિશાળતા હોવી જોઈએ કે સાંજે બેસીને સાથે જમી શકો આનંદથી. પાછા યુદ્ધમાં વેપાર, અરે ઓર્ડિનરી ખેલાડીઓ રમતા હોય, હોકી રમતા હોય કે ક્રિકેટ રમતા હોય, એ જો બધે સાથે બેસીને જમી શકે, એ જો સાથે ખેલ પછી એકબીજાના સાથે બામાં હાથ નાખીને ફરી શકે, તો વિચાર કરનારામાં આપણને શું કહું વંડ થયું કે આપણે એકબીજાની સાથે સ્નેહ ના રાખી શકીએ. વકીલો કોર્ટમાં નજીવી વાતો ઉપર ઝઘડીને બહુ સ્નેહી હોઈ શકે. આ તો વિવાદાસ્પદ એટલો ગહન વિષય છે કે હું કોઈક તર્ક આપું એનાથી ફાઇનલી સિદ્ધ થઈ જશે એવું નથી, તમે કોઈક તર્ક આપો એનાથી કશું ફાઇનલી સિદ્ધ થઈ જશે એવું નથી. પછી વ્યર્થમાં ખોટું ગાંઠ શા માટે બાંધવી? પણ આપણને કેમ કે આપણા તર્ક ઉપર થોડોક અહંકાર રહેલો છે. ભગવાન કહે છે કે તીર ભલે છોડ, પણ અહંકાર કરીને તીર નહીં છોડતો. યસ્ય નાહંકૃત્વ ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વાપી સહિમાન લોકાન ન હંતી ન નિભજ્યતે. એટલે તીર છોડવા હોય તો તીર છોડ, પણ અહંકારથી નહીં છોડ, નિરહંકારથી છોડ. તર્કનો જે એક આપણા અંદર ડિવાઇસ આપી છે, તર્ક કરવું જોઈએ, પણ અહંકારિતા યુક્ત તર્ક ન હોવો જોઈએ. ખેલ દિલીથી તર્ક હોવો જોઈએ. કેમ કે વિચાર કરવો છે, જે ડિવાઇસ આપી છે, જે ચોખા આપણને આપ્યા છે, જે ડોળા આપ્યા છે, જોવું હશે તો એનાથી જ જોઈ શકશું, તેના વિના જોઈ નહીં શકશું. અને ડોલામાં જે લિમિટેશન છે તે તો રહેવાના જ છે, તેનાથી પાર જઈ શકતા નથી. એટલે પછી આ ડોલાના લિમિટેશનને લઈને રડીએ એના કરતા જેટલું વાપરતા હોઈએ તેટલું વાપરી કાઢવું સારું. ગિલાસ આધો ભર્યો હોય કે આધો ખાલી હોય, રડનાર માણસ રડતો રહેશે, ખાલી છે ખાલી છે ખાલી છે. જે મસ્ત માણસ છે એને પી જશે કે કોઈકને આધો નથી ભરેલો, તો મારો આધો તો ભરેલો છે. એટલે જે આપણને સામર્થ્ય આપી છે જ્ઞાનની, બુદ્ધિની, વિચારની, ભક્તિની, કૃતિની, મતિની, રતિની, તેને વાપરો, આનંદથી વાપરો. જેટલી પ્રભુએ આપી છે તેટલી વાપરો. એના જે લિમિટેશન છે તે કોણ નથી જાણતો? ન સર્વવિદ કશ્ચિત ઇતિહાસથી લોકે નાત્યંત મૂર્ખ ભૂઈ ચાપી કશ્ચિત જ્ઞાનેન નીચોત્તમ મધ્યગેન યોયદ વિજાનાતિ સતેન પંડિત. આ દુનિયામાં નથી કોઈ સર્વજ્ઞ પેદા થયો, આ ન દુનિયામાં નથી કોઈ મૂર્ખ પેદા થયો. બધાને ગણી શકાય તેટલી ઇન્ફોર્મેશન બધાની પાસે છે. કોઈકના પાસે બે ઇન્ફોર્મેશન છે, કોઈકના પાસે ચાર ઇન્ફોર્મેશન છે. ચાર ઇન્ફોર્મેશન વાળો બે ઇન્ફોર્મેશન વાળાને લાગશે કે મહાન મોટા જ્ઞાની છે. પેલા ચાર ઇન્ફોર્મેશન વાળા કરતા કોઈકની પાસે આઠ ઇન્ફોર્મેશન હશે, પછી એનો જ્ઞાની લાગશે. કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી, ને બધા જ્ઞાની છે ને બધા અજ્ઞાની છે. ડિફરન્સ ખાલી કાઉન્ટિંગનો છે કે કેટલી કેટલી ઇન્ફોર્મેશન કોની પાસે વધારે છે. એમાં કશું મનમાં ઉણપ લાવવા જેવું કે મનમાં અહંકાર લાવવા જેવું કશું જ નથી. જે મળ્યું છે પ્રાપ્તમ સેવેત નિર્મમ, જે મળ્યું છે તેનું પ્રાપ્તનું નિર્મમ થઈને સેવન કરો તો તમને વાંધો નહીં આવે. ઘણા લોકો શું કે આ ધર્મના ઝઘડા, એક ધર્મ બીજા ધર્મથી ઝઘડે એટલે એ લોકો એક વાંદરાનો ન્યાય કરે. પેલી એમ કહેવાય ને બિલાડી બે ઝઘડી રોટલીના માટે, વાંદરાને આપ્યું કે ભાઈ લો ન્યાય કરો. વાંદરાએ શું કર્યું કે પોતે જ બધી રોટલી ખાઈ લીધી, થોડીક આમાંથી ખાય, આમાંથી ખાય એટલે કે ના આમાં વધી ગઈ, આમાંથી ખાય. ખાતા ખાતા બંને રોટલી રોટલી આખી વાંદરાએ ખાઈ લીધી. આવા ન્યાયાધીશ પેદા થઈ જાય આપણે ઝઘડીએ તો. એટલે આપસમાં સમજૂતી કરવી, ન કરવી હોય તો બીજાને ન્યાય આપવાની જરૂરત નથી, આપસમાં સમજૂતી કરી લો. તે શું એ કે આપણામાં સૌહાર્દ હોવો જોઈએ. ધર્મ બધા જ સાચા, ધર્મ કોઈ ખોટો નથી, આપણામાં સૌહાર્દ હોવો જોઈએ કે તમે તમારું ધર્મ સરખી રીતે પાલો, અમે અમારું ધર્મ સરખી રીતે પાલીએ. ધર્મ બધા સાચા એમાં કઈ ખોટો નથી, પણ આપણે ઉલટો ન્યાય અપનાવતા હોય છે. યા તો આપણે કહીએ કે બધા ધર્મોના ભેદ મેટવી દો. અરે બધા ધર્મોના ભેદ મટાડી દેશો પછી રહેશે શું તમારી